મિત્રો, જીવનમાં સૌથી મોટો અવરોધ શું છે? અહંકાર. જ્યારે આપણે હું જ સાચો, મારું જ મોટું, હું જ શ્રેષ્ઠ એમ વિચારીએ છીએ, ત્યારે સંબંધો ધીમે ધીમે ઠંડા પડી જાય છે. પણ જ્યારે અહંકારને અગ્નિમાં સળગાવીએ, એટલે કે માફી માંગતા શીખીએ, નમતા શીખીએ, બીજાને સમજતા શીખીએ, ત્યારે જીવનમાં રંગો ભરાવા લાગે છે. વિવિધ રંગો એટલે શું? રંગો એટલે પ્રેમ, વિશ્વાસ, સમજણ, આત્મીયતા. હોળીની અગ્નિ અહંકારને ભસ્મ કરે છે અને હોળીના રંગો સંબંધોને જીવંત બનાવે છે. મિત્રો, યાદ રાખીએ, સંબંધ જીતવા માટે હું ને હારવો પડે. ચાલો એક વાત નક્કી કરીએ, આપણે અહંકારને નહીં પરંતુ સંબંધોને પસંદ કરીશું. કારણ કે જ્યાં અહંકાર બળે છે ત્યાં જ સાચું સુખ જન્મે છે. હેપી હોળી.